श्रीमद् देवी भागवत स्कंद छठो अध्याय 16-17। हे हय वंशी क्षत्रियो द्वारा भृगुवंशी ब्राह्मणों नो संहार। देवी नी कृपा थी एक भार्गव ब्राह्मणी नी साथळ माथी तेजस्वी बाळक नी उत्पत्ति। जन्मे जे राजाए पूछ्यू पितामा, जेमणे ब्रह्महत्यानी जराय चिंता कर्या विना भृगुवंशी ब्राह्मणोनो वध करी नाख्यो, ते क्षत्रियोमां ब्राह्मणों प्रति आवो वैरभाव केम उत्पन्न थयो? विवेकी लोको आ कारण क्रोध कई रीते करी शके? तेथी आ वैरमां कोई मोटू कारण होवुं जोईए। ए सिवाय पापथी दूर रहनार शूरवीर क्षत्रियो निरपराधी पूजनीय ब्राह्मणोनी हत्या शा माटे करे? તેથી આ ઘટનાનું ખરેખર શું કારણ છે તે કહેવાની કૃપા કરો। સુતજી કહે છે, આ પ્રમાણે જન્મે જે રાજાના પૂછવાથી સત્યવતી નંદન વ્યાસજી પ્રસન્ન થઈને કહેવા લાગ્યા। વ્યાસજી બોલ્યા, રાજન, ક્ષત્રિયો સાથે સંબંધ ધરાવતી આ અત્યંત પ્રાચીન અને આશ્ચર્યજનક ઘટના મને બરાબર યાદ છે, તે હું કહું છું। સાંભળો, એહય વંશમાં અત્યંત ધાર્મિક અને બળવાન એક રાજા થયા। તેમનું નામ કાર્તવીર્ય હતું, પરંતુ તેમને 1000 ભુજાઓ હોવાથી તે સહસ્ત્રાર્જુનના નામથી પ્રસિદ્ધ થયા। તેમણે દત્તાત્રેય પાસેથી મંત્ર દીક્ષા લીધી હતી। તેમને કેટલાક લોકો ભગવાન વિષ્ણુના અવતાર છે એમ કહેતા હતા। તે રાજાના ઈષ્ટ દેવતા ભગવતી જગદંબા હતા। સહસ્ત્રાર્જુન પરમ સિદ્ધ મહાદાની અને ભૃગુવંશી બ્રાહ્મણોના યજમાન હતા। તે પરમ ધાર્મિક રાજાનો મોટા ભાગનો સમય દાન આપવામાં વ્યતીત થતો હતો। તેમણે અનેક યજ્ઞો કરીને પોતાની વિપુલ સંપત્તિ બ્રાહ્મણોની દાનમાં આપી હતી। તે વખતે રાજા કાર્તવીર્યના દાનથી ભૃગુવંશી બ્રાહ્મણો ખૂબ ધનવાન થઈ ગયા હતા। ઘોડા અને રત્નો વગેરે વિપુલ સંપત્તિને લીધે જગતમાં પણ તેમની મોટી કીર્તિ હતી। રાજન, સહસ્ત્રાર્જુને ઘણા સમય સુધી પૃથ્વીનું રાજ્ય કર્યું। તેમના મૃત્યુ પછી હે હે વંશના ક્ષત્રિયો બિલકુલ નિર્ધન થઈ ગયા। એકવાર તે ક્ષત્રિયોને સંપત્તિની ખાસ જરૂરિયાત ઊભી થઈ। રાજન, ધન માગવા માટે તે ભૃગુવંશી બ્રાહ્મણો પાસે ગયા। નમ્રતાપૂર્વક તેમણે બ્રાહ્મણો પાસે ધનની યાચના કરી, પરંતુ તે લોભી બ્રાહ્મણોએ તેમને બિલકુલ ધન આપ્યું નહીં। તેઓ વારંવાર કહેવા લાગ્યા, અમારી પાસે ધન નથી, આ હે હે વંશી ક્ષત્રિયો અમારી પાસેથી ધન ઝૂંટવી લેશે તેવા ભયથી કેટલાક બ્રાહ્મણોએ ધન જમીનમાં દાટી દીધું અને બીજા કેટલાક બ્રાહ્મણોએ બીજા બ્રાહ્મણોને ત્યાં છુપાવીને મૂકી દીધું। આમ લોભને લીધે તે બ્રાહ્મણોના વિચારો ભ્રષ્ટ થઈ ગયા હતા। તેથી તેમણે તેમના યજમાનોને દુઃખી જોવા છતાં ધન આપવા આગળ ન આવ્યા। રાજન, ત્યાર પછી ઘણા હે હે વંશી ક્ષત્રિયો જે ધનના અભાવમાં અત્યંત દુઃખી હતા, તે પણ ધન માટે ભૃગુવંશી બ્રાહ્મણોના આશ્રમો પર ગયા। તેમણે જોયું કે બ્રાહ્મણો આશ્રમો છોડીને ચાલ્યા ગયા હતા, ત્યારે તે ક્ષત્રિયોએ ધન મેળવવા માટે ત્યાં જમીન ખોદવાનો આરંભ કર્યો। તે દરમિયાન કોઈ એક વ્યક્તિએ આશ્રમમાં દાટેલું ધન જોયું। તેણે બધાને બતાવ્યું, પછી જ્યાં ખબર પડી ત્યાં ત્યાં જમીન ખોદીને ધન લઈ લીધું। જોકે આ બ્રાહ્મણો ક્ષત્રિયોની શરણમાં ચાલ્યા ગયા હતા, છતાં પણ ક્રોધી ક્ષત્રિયો તેમને બાણોથી મારવા લાગ્યા। ત્યારે બ્રાહ્મણો નાસીને પર્વતોની ગુફામાં ચાલ્યા ગયા। એહય વંશી ક્ષત્રિયો પણ ત્યાં પહોંચી ગયા। ભૃગુવંશનો સંહાર કરતા તે ફરવા લાગ્યા। જ્યાં પણ તેમને ભૃગુવંશી બ્રાહ્મણ દેખાતા તેને મારી નાખતા હતા। તે હત્યારા ક્ષત્રિયો પાપ કર્મ માટે કટિબંધ થયા હતા। તેમના ભયંકર કાર્યથી જે સ્ત્રીઓના ગર્ભ પડી જતા હતા તે બિચારી કુકર પક્ષીની જેમ વલોપાત કરતી હતી। ત્યારે કેટલાક મુનિઓએ તે અભિમાની ક્ષત્રિયોને કહ્યું, ક્ષત્રિયો, તમે બ્રાહ્મણો પર આટલો ભયંકર ક્રોધ ન કરો, આ ખરેખર અયોગ્ય કાર્ય છે। ભૃગુકુળની સ્ત્રીઓના ગર્ભ નષ્ટ કરવા તમે તત્પર થયા છો, આવું નિંદ્ય કર્મ તમારે કરવું ન જોઈએ. જ્યારે પુણ્ય અને પાપ ઉગ્ર અને અપાર થઈ જાય છે ત્યારે તેનું ફળ આ જન્મમાં જ સામે આવી જાય છે. તેથી કલ્યાણ ઈચ્છનાર પુરુષે આવું અધમ કાર્ય ન કરવું જોઈએ. મુનિઓની વાત સાંભળીને ક્રોધાવેશમાં આવેલા તે ક્ષત્રિયોએ તેમને કહ્યું, આપ બધા સંત પુરુષ છો, આ પાપ કર્મ શા માટે થઈ રહ્યું છે તેનું રહસ્ય તમે જાણતા નથી. મારા પૂર્વજો અત્યંત ધર્માત્મા હતા. કપટ નીતિવાળા આ બ્રાહ્મણોએ તેમને છેતરીને બધી સંપત્તિ લૂંટી લીધી છે. આ બ્રાહ્મણો બગલા જેવા દંભી છે. જરૂરત પડવાથી અમે તેમની પાસેથી ધન માગ્યું, પરંતુ તેમણે આપવાની ના પાડી. અમે તેમના યજમાન છીએ. અત્યારે અમે ખૂબ કષ્ટ ભોગવી રહ્યા છીએ. આ બધું તે જાણે છે. અમે કહ્યું અમને થોડું ધન આપો, ત્યારે તે બોલતા રહ્યા, અમારી પાસે કંઈ પણ નથી. તેમની પાસે ધન હોવા છતાં અમારી વિનંતીને તેમણે બિલકુલ ઠુકરાવી દીધી. મહારાજ કાર્તવીર્યએ જ્યારે તેમને પોતાની સંપત્તિ સોંપી દીધી ત્યારે ક્યાં પ્રયોજનથી તે લોકો આ ધનને સાચવતા રહ્યા. ન તો એમણે કોઈ યજ્ઞ કર્યા અને ન કોઈ યાચકોને તેમની પાસેથી માગવા છતાં કંઈ મળ્યું. બ્રાહ્મણોનું કર્તવ્ય એ છે કે ક્યારેય ધનનો સંચય ન કરે, વિધિ પ્રમાણે યજ્ઞ કરે, દાન આપે અને પોતાના સુખ માટે વાપરે. મુનિઓ, એવું કહેવાય છે કે ધનને રાજા, ચોર, અગ્નિ અને ધુતારાઓનો મોટો ભય હોય છે. ગમે તે રીતે ધન તેના રક્ષકોને છોડવા જ ઈચ્છે છે, અથવા ધનનો સંચય કરનાર વ્યક્તિ સ્વયં મરીને તેનાથી દૂર થઈ જાય છે અને દુર્ગતિને પ્રાપ્ત થાય છે. આ બધા નિયમો જાણતા હોવા છતાં અમારા તે પુરોહિતો લોભને વશ થયા. દાન, ભોગ અને નાશ ધનની આ ત્રણ ગતિ છે. પુણ્યાત્માઓનું ધન દાન અને ભોગમાં ખર્ચ થાય છે તથા પાપીઓ આ પ્રમાણે તેમની સંપત્તિ ગુમાવી બેસે છે. દાન ભોગ સ્થા નાશો ધનસ્ય ગતિરીદશી દાન ભોગો કૃતિનામ ચ નાશ પાપાત્માનામ કિલહ. જે કંજૂસ છે તે ન તો ધનનું દાન કરે છે, ન ખાવા પીવામાં વાપરે છે, માત્ર ભેગું જ કરનારને બધું બહુ કષ્ટ ભોગવવું પડે છે. તેથી ગુરુ સ્થાને બેઠેલા અધમ બ્રાહ્મણોને મારી નાખવાનો અમે નિશ્ચય કર્યો છે. આ બ્રાહ્મણો ધુતારા છે. મુનિઓ, આપ મહાત્મા પુરુષ છો, ક્રોધ કરશો નહીં. વ્યાસજી કહે છે. આ પ્રમાણે ખુલાસો કરીને તે ક્ષત્રિયોએ તેમનું કાર્ય ચાલુ રાખ્યું. ધનના લોભી તે ક્ષત્રિયોએ બ્રાહ્મણોને ખૂબ સતાવ્યા. મનમાન્યું પાપ કરવાવાળા તે દુષ્ટો બ્રાહ્મણોને સંહાર કરવામાં સફળ થઈ ગયા. મનુષ્યના અંતઃકરણમાં રહેનારો લોભ મહાશત્રુ છે. તે બધા દુઃખોની ખાણ છે. આ દુઃખદાયી લોભ કોઈને મારી નાખવામાં પણ અચકાતો નથી. બધા જ પાપનો મૂળ લોભ છે. લોભમાં પડીને મનુષ્ય ત્રણેય વર્ણોનું શત્રુ બની જાય છે. તેથી તેને બધા દુઃખો ભોગવવા પડે છે. મનુષ્ય લોભવશ થઈને સદાચાર અને કુળધર્મનો પણ ત્યાગ કરી દે છે. મા બાપ અને ભાઈ બંધુઓને પણ મારી નાખે છે. ગુરુ, મિત્ર, પત્ની અને બહેનના પ્રાણ લેવામાં પણ લોભી માણસ અચકાતો નથી. લોભી માણસની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. લોભી માણસ માટે કોઈ પણ દુષ્કર્મ કરવું અસંભવ નથી. લોભ એવો મનુષ્યાણામ દેહસ્થો મહારીપુઃ સર્વ દુઃખાકર પ્રોક્તો દુઃખદઃ પાપનાશક. સર્વ પાપસ્ય મૂલમ હિ સર્વદા તૃષ્ણ યાન્નિબંતઃ વિરોધ કૃત ત્રિવણાનામ સર્વાર્થે હિ કારણમ તથા લોભાત ત્યજંતિ ધર્મમ વે કુલધર્મમ તથૈવ હિ માતરમ ભ્રાતરમ હંતિ પિતરમ બાંધવઃ તથા ગુરુમ મિત્રમ તથા ભાર્યામ પુત્રમ ચ ભગ્નીમ તથા લોભાવિષ્ટો ન કિમ કુર્યાદ કૃત્યમ પાપ મોહિતઃ. કામ, ક્રોધ અને અહંકાર આ ત્રણેય મનુષ્યના શત્રુ છે, પરંતુ તેમાં લોભ બધાથી મોટો શત્રુ છે. લોભના વશમાં આવીને મનુષ્ય પોતાનો પ્રાણ પણ ખોઈ બેસે છે. આનાથી વધારે ખતરનાક બીજું શું હોઈ શકે? લોભી મનુષ્ય શું ન કરે ત્યારે તો હે હે વંશી ક્ષત્રિયોએ દુર્બુદ્ધિથી પ્રેરાઈને બધા ભૃગુવંશી બ્રાહ્મણોને મારી નાખ્યા. જન્મેજયે પૂછ્યું, મુનિરાજ, પછી ભાર્ગવ વંશની સ્ત્રીઓનો દુઃખના દરિયામાંથી કઈ રીતે ઉદ્ધાર થયો? તે બ્રાહ્મણોની વંશ પરંપરા જગતમાં કઈ રીતે ચાલુ રહી? લોભમાં રચ્યા પચ્યા તે હે હય વંશી ક્ષત્રિયો અત્યંત દુરાચારી હતા. બ્રાહ્મણોને માર્યા પછી તેમણે શું કર્યું તે કહેવાની કૃપા કરો. વ્યાસજી કહે છે, રાજન સાંભળો, જ્યારે હે હય વંશી ક્ષત્રિયો ભાર્ગવ વંશની સ્ત્રીઓને અત્યંત દુઃખી કરવા લાગ્યા ત્યારે તે ભયભીત થઈને હિમાલય પર્વત પર ચાલી ગઈ. ત્યાં નદી કિનારે તેમણે માટીની પ્રતિમા બનાવીને નિરાહાર રહીને ગૌરીને ઉપાસના કરતા કરતા પ્રાણ ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. ત્યારે ભગવતી દેવી તે સ્ત્રીઓના સ્વપ્નમાં આવ્યાને કહ્યું, તમારામાંથી કોઈ એક સ્ત્રીની જાંગ સાથળમાંથી એક પુરુષ ઉત્પન્ન થશે. મારા અંશરૂપ તે પુરુષ તમારું કાર્ય સંપન્ન કરશે. આમ કહીને ભગવતી જગદંબા અંતર્ધ્યાન થઈ ગયા. સ્ત્રીઓ જાગી ત્યારે તેમને આશ્ચર્ય થયું. તેમાંની એક સ્ત્રીએ ગર્ભ ધારણ કર્યો હતો, પરંતુ તેને ક્ષત્રિયોનો ભય હતો તેથી ત્યાંથી તે ભાગી ગઈ. ક્ષત્રિયોએ તેને ભાગી જતા જોઈ લીધી. તેમણે જોયું તો તે બ્રાહ્મણ સ્ત્રીના મુખ પર અત્યંત તેજ હતું. તેઓ સ્ત્રીની પાછળ દોડતા દોડતા કહેવા લાગ્યા, આ સ્ત્રીને તરત જ પકડીને મારી નાખો, કારણ કે તે ગર્ભવતી હોવાથી અહીંથી ભાગી રહી છે. આમ કહેતા હાથમાં તલવાર લઈને તે પેલી સ્ત્રી પાસે પહોંચ્યા. ભયથી ધ્રુજતી તે સ્ત્રી હત્યારા ક્ષત્રિયોને જોઈને રડવા લાગી. ગર્ભમાં રહેલા બાળકે સાંભળ્યું, માં રોઈ રહી છે, તે અત્યારે બહુ જ દયનીય સ્થિતિમાં છે. તેનું રક્ષક કોઈ નથી, તે તદ્દન નિરાધાર છે. ક્ષત્રિયોથી સંતપ્ત હોવાથી તેની આંખોમાંથી આંસુની ધારા વહી રહી છે. કોઈ ગર્ભવતી હરણી સિંહના પંજા પડી હોય તે રીતે માતાને ભયથી રડતા જોઈને બાળકના ક્રોધની સીમા ન રહી. તે સાથળ ચીરીને તુરંત બહાર નીકળી આવ્યો. જાણે કોઈ બીજો સૂર્ય ઉદય થયો હોય તેવો લાગતો હતો. તે બાળકે તેના તેજથી ક્ષત્રિયોની આંખોનું તેજ હરી લીધું. તે બધા બાળકની સામું જોતા જ આંધળા થઈ ગયા અને જાણે જન્મથી આંધળા હોય તેમ પર્વતોની ગુફાઓમાં આમ તેમ ભટકવા લાગ્યા. ત્યારે બધાએ મનમાં વિચાર કર્યો, અત્યારે આપણી આવી વિચિત્ર સ્થિતિ ક્યાં કારણે ઊભી થઈ? આપણે બધા બાળકને જોઈને આંધળા થઈ ગયા, તેથી એવું લાગે છે કે આ બ્રાહ્મણ સ્ત્રીનો જ આ પ્રભાવ છે. તે સતી સ્ત્રી હોવી જોઈએ. પતિવ્રતા સ્ત્રીનો સંકલ્પ ક્યારેય નિષ્ફળ જતો નથી. દુઃખ પડવાથી સતી સ્ત્રી ગમે તે કરવા સમર્થ છે. આમ વિચારીને તે દ્રષ્ટિહીન અને નિરાશ્રિત હે હે વંશના ક્ષત્રિયો આ બ્રાહ્મણ સ્ત્રીની શરણમાં ગયા. તેમણે અભિમાન રહિત થઈને બંને હાથ જોડીને તે સ્ત્રીને પ્રણામ કરીને પ્રાર્થના કરી. તેમણે કહ્યું, હે ઉત્તમ ભાગ્યવાળા માતા, આપ પ્રસન્ન થાઓ, અમે તમારા સેવક છીએ. હે કેળના જેવી સાથળો અને નાજુક અંગવાળા અમે પાપ બુદ્ધિવાળા બધા ક્ષત્રિયોએ મહાન અપરાધ કર્યો છે, તેથી આપની દ્રષ્ટિ પડતા જ અમે બધા જ આંધળા થઈ ગયા. જન્માંધની જેમ અમે આપનું મુખ પણ જોઈ શકતા નથી. તમે મહાન તપસ્વીની છો, તેથી અમે આપનું શું બગાડી શકવાના હતા? હે માન દેનારા, હવે અમે તમારી શરણમાં આવ્યા છીએ. આંધળા થવું તે મૃત્યુ કરતા પણ વધારે દુઃખદ છે, તેથી અમને દ્રષ્ટિ પ્રદાન કરવાની કૃપા કરો. દેખતા કરીને અમને બધાને આપના સેવક બનાવી લો, પછી ભ્રષ્ટ બુદ્ધિવાળા અમે બધા ચૂપચાપ અમારા સ્થળે પાછા જઈશું. આજ પછી આવું નિંદિત કાર્ય ક્યારેય નહીં કરીએ. આજથી અમે બધા ભાર્ગવોના સેવક થઈ ગયા, તેમાં કોઈ ફેરફાર નથી. અજ્ઞાનવશ અમારાથી જે અપરાધ થઈ ગયો છે તેને ક્ષમા કરો. હવેથી ભવિષ્યમાં અમે ભાર્ગવો સાથે શત્રુતા નહીં રાખીએ. અમારી આ પ્રતિજ્ઞા પછી ભાર્ગવો સાથે અમે હે હે વંશ ક્ષત્રિયો શાંતિથી રહીશું. હે સુંદરી, તમે પુત્રવતી થઈને અમારી સાથે રહો, અમે આપના શરણાર્થી છીએ। કલ્યાણ, તમે પ્રસન્ન થાઓ, હવે અમે ક્યારેય આપનો દ્વેષ નહીં કરીએ। વ્યાસજી કહે છે, રાજન, હે હરિ વંશી, ક્ષત્રિયોની ઉપયુક્ત વાત સાંભળીને બ્રાહ્મણ સ્ત્રી આશ્ચર્યમાં પડી ગયા। હાથ જોડીને સામે ઉભેલા તે આંધળા ક્ષત્રિયોને જોઈને આશ્વાસન આપતા તે ક્ષમાશીલ બ્રાહ્મણીએ કહ્યું, ક્ષત્રિય, તમારી દ્રષ્ટિ મેં હરી લીધી નથી તે નક્કી માનો, મને તમારા પર ગુસ્સો પણ આવ્યો નથી, તેનું વાસ્તવિક કારણ તમને કહું છું, સાંભળો। અત્યારે જે ભૃગુકુળ દીપક આ બાળક મારી સાંથળમાંથી પ્રગટ થયો છે તેના ક્રોધનું કારણ તમે બધા બની ગયા છો। રોષમાં આવીને આ બાળકે મારે તમારી આંખોનું તેજ થંભાવી દીધું છે, કારણ કે આ બાળકને ખબર પડી ગઈ છે કે મારા બધા ભાઈ ગર્ભમાં હતા તે પણ આ ક્ષત્રિયોના હાથે મૃત્યુના મુખમાં ચાલ્યા ગયા છે। મૃગવંશના નિરપરાધી બાળકો ધર્માત્માને તપસ્વી હતા, જ્યારે તમે તે બાળકોને મારી રહ્યા હતા ત્યારે આ બાળક મારા ગર્ભમાં આવી ગયો હતો। આ બાળકને 100 વર્ષથી હું મારા ગર્ભમાં ધારણ કરી રહી છું। આ બાળકે 4 વેદ અને 6 શાસ્ત્રોનો પૂર્ણ અભ્યાસ સરળતાથી કરી લીધો છે। ભૃગુવંશના ઉત્થાન માટે પ્રગટ થયેલો આ બાળક ગર્ભમાં જ સુરક્ષિત થઈ ચૂક્યો હતો। પિતૃઓના વધથી ક્રોધિત થયેલો આ બાળક તમને મારવા માટે ઉત્સુક છે। મારો આ પુત્ર ભગવતી જગદંબાની કૃપાથી ઉત્પન્ન થયો છે, તેના દિવ્ય તેજથી તમારી આંખોનું તેજ ચાલી ગયું છે, તેથી તમે મારા પુત્રની નમ્રતા સાથે પ્રાર્થના કરો। પ્રાર્થના કરવાથી જો આ બાળક પ્રસન્ન થઈ જશે તો તમને નેત્ર જ્યોતિ અવશ્ય પ્રાપ્ત થઈ જશે। વ્યાસજી કહે છે, રાજન, તે બાળક એક શ્રેષ્ઠ મુનિ જેવો લાગતો હતો। બ્રાહ્મણ સ્ત્રીની વાત સાંભળીને હે હે ક્ષત્રિયો તે બાળકના ચરણમાં મસ્તક ઝુકાવી પ્રાર્થના કરવા લાગ્યા। તેથી મુનિકુમાર પ્રસન્ન થઈ ગયા અને આંધળા ક્ષત્રિયોને કહ્યું, રાજાઓ, તમે મારી વાત પર વિશ્વાસ રાખી ઘેર પાછા જાઓ। જુઓ, પ્રારબ્ધે જે કે નિર્માણ કર્યું છે તે અવશ્ય થઈને જ રહે છે, તેથી આવી સ્થિતિમાં બુદ્ધિમાન પુરુષે શોક કરવો નહીં। બધા ઋષિઓ પૂર્વવત સુખપૂર્વક રહે અને ક્ષત્રિયો પણ ક્રોધનો ત્યાગ કરીને આનંદપૂર્વક પોતાના ઘેર જાય। આ પ્રમાણે તે તેજસ્વી બાળકના ઉપદેશથી તે હે હે વંશના ક્ષત્રિયો આજ્ઞા લઈને તેમના ઘેર ચાલ્યા ગયા। હવે તેઓની આંખોમાં પૂર્વવત જ્યોતિ આવી ગઈ હતી। બ્રાહ્મણ સ્ત્રી પણ તેજસ્વી અને પૃથ્વીના રક્ષક જેવા આ બાળકને લઈને પોતાના આશ્રમ પર આવી અને ખૂબ જ કાળજીપૂર્વક તેનું પાલન પોષણ કરવા લાગી। રાજન, આ પ્રમાણે ભાર્ગવોના વિનાશની કથા મેં તમને કહી। લોભને કારણે ક્ષત્રિયોને જે કર્મ કર્યું, લોભને કારણે ક્ષત્રિયોએ જે કર્મ કર્યું તે ખરેખર ઘોર પાપ હતું। જન્મે જે રાજાએ કહ્યું, લોભના વશમાં આવીને ક્ષત્રિયોએ જે હીન કર્મ કર્યું તેનું વર્ણન મેં સાંભળ્યું। આવા કર્મના ફળસ્વરૂપ આ લોક અને પરલોકમાં દુઃખો ભોગવવા પડે છે। સત્યવતી નંદન વ્યાસજી, આ સંબંધમાં હું આપને પૂછવા ઈચ્છું છું કે આ હે હય વંશક ક્ષત્રિયો હતા તે જગતમાં હે હય નામક કઈ રીતે પ્રસિદ્ધ થયા? જેમ યદુવંશથી યાદવ અને ભરતવંશથી ભારતો કહેવાયા, તે જ રીતે કોઈ હે હય રાજા થયા હશે જેના વંશમાં ઉત્પન્ન થવાથી આ હે હય કહેવાયા? કરુણાસાગર, તે હે હયોની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને ક્યાં કર્મના પ્રભાવથી તેમનું આ નામ પડ્યું તે હું જાણવા ઈચ્છું છું। અધ્યાય 16-17 સમાપ્ત। બોલો શ્રી અંબે માત કી જય।